શ્રીમદ્ ભાગવત નવમો સ્કંદ સત્તરમો અધ્યાય શત્રુવૃદ્ધ રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજેન્દ્ર પુરુરવાનો એક પુત્ર હતો. આયુ તેના 5 પુત્રો થયા, નહુષ, શત્રુવૃદ્ધ, રજી શક્તિશાળી, રંભ તથા અનેના. હવે શત્રુવૃદ્ધનો વંશ સાંભળો. શત્રુવૃદ્ધના પુત્ર હતા સુહોત્ર. સુહોત્રને 3 પુત્રો થયા, કાશ્ય, કુશ, ગુત્સમદ. ગુત્સમદનો પુત્ર થયો સુનક. આ જ સુનકના પુત્ર ઋગ્વેદીઓમાં શ્રેષ્ઠ મુનિવર સોનકજી થયા. કાશ્યપનો પુત્ર કાશી. કાશીનો રાષ્ટ્ર, રાષ્ટ્રનો દીર્ઘતમા અને દીર્ઘતમાના ધન્વંતરી આ જ આયુર્વેદના પ્રવર્તક છે. તેઓ યજ્ઞ ભાગના ભોગતા અને ભગવાન વાસુદેવના અંશ છે. એમના સ્મરણ માત્રથી જ બધા પ્રકારનો રોગ દૂર થઈ જાય છે. ધન્વંતરીનો પુત્ર થયો કેતુમાન. કેતુમાન અને કેતુમાનનો ભીમરથ. ભીમરથનો દિવોદાસ. દિવોદાસનો ધ્યુમાન, જેનું એક નામ પ્રતરદન પણ છે. આ જ ધ્યુમાન શત્રુજીત, વત્સ, ઋતધ્વજ અને કોલ્યાશ્વના નામથી પણ પ્રસિદ્ધ છે. ધ્યુમાનના જ પુત્ર અલર્ક વગેરે થયા. પરીક્ષિત, અલર્ક સિવાય બીજા કોઈ રાજાએ 66,000 વર્ષ સુધી યુવાન રહીને પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું નથી. અલર્કનો પુત્ર થયો સંતતિ. સંતતિનો સુનિત. સુનિતનો સુકેતન. સુકેતનનો ધર્મકેતુ. ધર્મકેતુનો સત્યકેતુ. સત્યકેતુથી દૃષ્ટકેતુ. દૃષ્ટકેતુથી રાજા સુકુમાર. સુકુમારથી વિતિહોત્ર. વિતિહોત્રથી ભર્ગ અને ભર્ગ રાજાના ભાર્ગભૂમિનો આ બધા જ શત્રુવૃદ્ધના વંશમાં કાશીથી ઉત્પન્ન થયેલા રાજાઓ હતા. ભર્ગ રાજા ભાર્ગમુનિનો જન્મ ભર્ગથી રાજા ભાર્ગમુનિનો જન્મ થયો. આ બધા જ શત્રુવૃદ્ધના વંશમાં કાશીથી ઉત્પન્ન થયેલા રાજાઓ હતા. રંભના પુત્રનું નામ હતું રભસ. તેનાથી ગંભીર અને ગંભીરથી અક્રિયનો જન્મ થયો. અક્રિયની પત્નીથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. હવે અનેનાનો વંશ સાંભળો. અનેનાનો પુત્ર હતો શુદ્ધ. શુદ્ધનો સુચિ. સુચિનો ત્રિકુદ. ત્રિકુદનો ધર્મસારથી. ધર્મસારથીના પુત્ર હતા શાંતારય. શાંતારયના શાંતારય આત્મજ્ઞાની હોવાને કારણે કૃતકૃત્ય હતા. એમને સંતાનની આવશ્યકતા ન હતી. પરીક્ષિત, આયુના પુત્ર રજીના અત્યંત તેજસ્વી 500 પુત્ર હતા. દેવતાઓની પ્રાર્થનાથી રજીએ દૈત્યોનો વધ કરીને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું. પરંતુ દેવતાઓ પોતાના પ્રહલાદ વગેરે શત્રુઓથી ભયભીત રહેતા હતા, તેથી તેમણે સ્વર્ગ પાછું રજીને આપી દીધું અને તેમના ચરણ પકડીને તેમને જ પોતાની સુરક્ષાનો ભાર પણ સોંપી દીધો. જ્યારે રજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે ઇન્દ્રના માગવા છતાં પણ રજીના પુત્રોએ સ્વર્ગ આપ્યું નહીં. તેઓ પોતે યજ્ઞનો ભાગ પણ ગ્રહણ કરવા લાગ્યા. ત્યારે ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રની પ્રાર્થનાથી અભિચાર વિધિથી હવન કર્યો, તેથી તેઓ ધર્મ ભાગથી ભ્રષ્ટ થઈ ગયા. ત્યારે ઇન્દ્રએ અનાયાસે જ તે બધા રજીના પુત્રોને મારી નાખ્યા. તેઓમાંથી કોઈ પણ ન બચ્યું. શત્રુવૃદ્ધના પુત્ર કુશના પ્રતિના સંજય સંજયના પુત્ર જય થયા, જયથી કૃત, કૃતથી રાજા હર્યવન, હર્યવનથી સહદેવ, સહદેવથી હીન અને હીનથી જયસેન નામનો પુત્ર થયો. જયસેનનો સંકૃતિ, સંકૃતિનો પુત્ર થયો મહારથી વીર શિરોમણિ જય. શતવૃદ્ધની વંશ પરંપરામાં આટલા જ રાજાઓ થયા. હવે નહુષનું વર્ણન સાંભળો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ નવમ સ્કંદે ચંદ્રવંશાનું વર્ણન સપ્તદશો અધ્યાય નવમા સ્કંદ અંતર્ગત ચંદ્રવંશાનું વર્ણન માનો 17મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.